Jim. તમે સ્મગલરોની ચિંતા કેમ નથી થતી કે આ બધા ધર્મનિષ્ઠો મનોરથ નોંધાવનારાઓ તો બધા મનોરથો નોંધાવી રહ્યા છે, પણ બિચારા સ્મગલરો ક્યાં જશે? તમે જેલમાં કેમ નથી જતા પ્રજાપિતા બ્રહ્માકુમારીની જેમ કે આ બધા જેલીઓ ક્યાં જશે, કેદીઓ ક્યાં જશે? આટલી બધી જો જઘન્ય અધિકારીની ખરેખર દયા ભાવનાથી તમને ચિંતા થતી હોય તો જેલમાં જાઓ ને તમે, બધાને કાંઈ કાંઈક સાધના કરાવો, કાંઈક કાંઈક શરણાગતિનો ઉપદેશ કરો. એ નથી કરવો, ઘર બેઠે ગામથી પૈસા એઠવા માટે જઘન્ય અધિકારની ચિંતા કે જઘન્ય અધિકારીઓ ક્યાં જાય. જઘન્ય અધિકારની તમને કેમ આટલી ચિંતા થઈ રહી છે? અમારે ત્યાં મુંબઈમાં એક વખતે એવું થયું, મુંબઈ મહારાષ્ટ્ર જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના બે ભાગલા થયા તે વખતે બહુ મોટો દંગો થયો ગુજરાતીઓના વિરોધમાં. તે અમુક મહારાષ્ટ્રીયનો, કેમ કે અમારું મોટું મંદિર ગુજરાતી લોકેલિટીમાં એટલે ત્યાં દંગો ફસાદ કરવા આવ્યા, એ પછી એ તો ભાગી ગયા. અને પછી રાતના બધાને શુરાતન ચડ્યું કે હવે આપણે રાતના ગસ્ત લગાવી કે રાતના કોઈ ગુંડાઓ ન આવી જાય. ગસ્ત લગાવવા માટે પાછી ગુંડા આવે તો કરું છું, તો બધાને એક એક ટોર્ચ, એક એક સીટી અને એક એક દંડો આપ્યો, આટલું લઈને તમે રાતના ગસ્ત લગાવો. ગસ્ત લગાવતા હતા એમાં એક ભાઈએ જઈને કોઈકના બારીમાં બેટરી જોઈને જોયું. એ બિચારા પતિ પત્ની સૂતા હતા ત્યાં. એમણે કહ્યું, અહીંયા કેમ બેટરી નાખો છો? તેણે કહ્યું કે હું જોઈ રહ્યો છું, ગુંડો તો નથી આવે. અરે પણ ગુંડો આવે તો હું બોલું કે તું બોલીશ? બેટરી એના માટે આપવામાં આવી, સીટી એટલા માટે આપવામાં આવી કે કોઈકની બારીમાં તમે બેટરી નાખો? એ જઘન્ય અધિકાર એવા જ બધા હોય કે બીજાની બારીમાં બેટરી નાખીને જીવે, ગસ્ત ન કરે. હો, જે ભય છે એનો નિવારણનો ઉપાય ન સોજે, બીજાની બારીમાં બેટરી નાખીને જીવે કે ગુંડો તો નથી આવ્યો ને. આ તો આવા જઘન્ય અધિકારની ગુંડાઓની ચિંતા યાર તમને શા માટે? મારા ઘરમાં કોઈ ગુંડા આવશે તો હું બોલીશ કે તું બોલીશ? તો એ મૂળમાં જઘન્ય અધિકારની વૃત્તિ જ, મનોવૃત્તિ જ એવી હીન કક્ષાની હોય છે કે આપણે દરેક વખતે સિદ્ધાંતનો આવો દુરુપયોગ શોધી કાઢતા હોઈએ છીએ કે ઉત્તમ કક્ષાના અધિકારીઓ તો ઉત્તમ ભક્તિ કરતા જ હશે, પણ હીન કક્ષાના જઘન્ય અધિકારીઓ ક્યાં જાય? હવે ક્યાં જાય એટલે અમારું ઘર ખુલ્યું છે, આવો ભેટ ધરો, કદ સંબંધો આવો આવો, ભેટ રૂપિયા લાવો લાવો. એ શ્રીનાથજી એના માટે નથી બોલાવતા, કદ સંબંધો આવો આવો, ભેટ રૂપિયા લાવો લાવો. શ્રીનાથજી કોઈક ભક્તિના માટે ભક્તોને બોલાવે છે, પૈસા માટે નથી બોલાવતા. શ્રી તો શ્રીના નાથ છે, એમને પૈસાની તમારી ગરજ જ નથી, તમારા ભાવની ગરજ છે. પણ આપણને બેવકૂફ બનાવવામાં આવે છે કે શ્રીનાથને શ્રીની ગરજ છે. શ્રી તો એની પત્ની છે, એની તમારાથી શું માંગવાની ગરજ હોય એને? કિમાસનંતે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તી દેયમ. એ વાત નથી સમજાવવામાં આવતા કે શ્રીનાથજીને તમારા ભાવની ગરજ છે, શ્રીનાથજીને તમારા શ્રીની જરૂરત છે. લાવ શ્રી, પૈસા લાવ, હાય પૈસા હાય પૈસા, ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમેશ્વર, યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકા ટક ટકા યતે. તમારા પહેલાં અહીંયા મરી જતા ને તે વખતે એમ રડતા હતા, કઢી નખાધી હાય હાય, દાલ નખાધી હાય હાય, મનોરથી ના આવ્યા હાય હાય, હાંડોલા ન થયા હાય હાય, પેલું ફૂલ મંડલી ન થઈ હાય હાય. આ શેની હાય હાય છે? બંધ કરવા હાય હાય. જે તમારા માથે બિરાજે છે સ્વરૂપ, એની સેવા કરો. આ હાય હાય બંધ કરો, આ જઘન્ય અધિકારની ચિંતા બંધ કરો, તો તમારો ધર્મ તમારામાં નારાયણ નરને ઉત્પન્ન કરશે, નહીં તો તમે વાનરના વાનર જ રહી જશો, કોઈ દિવસે નર નહીં થઈ શકો. નર તમને ઉત્પન્ન તમારો ધર્મ કરી શકે છે, શરણાગતિનો ધર્મ, સમર્પણનો ધર્મ, સેવાનો ધર્મ, ભક્તિનો ધર્મ તમને નર બનાવશે, એને નારાયણ બનાવશે. પણ આ હાય હાય બંધ થશે તો ધર્મ, આવો દશ લક્ષણો હશે તો, ધર્મની આવી પત્નીઓ હશે તો તમારો ધર્મ નર અને નારાયણને પ્રકટ કરી શકે છે. વરના ધર્મ નર નારાયણને પ્રકટ નથી કરી શકતો. આ મૂળ શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ નહીં પણ કોઈ પણ ધર્મ, જે કર્તવ્યને આપણે ધર્મ તરીકે સ્વીકારતા હોઈએ એની પારાશીશી છે. આનાથી માપો કે આ ધર્મ તમને માફક આવી રહ્યો છે કે નહીં. ધર્મ તેનો જ હોય છે જેને માફક આવે છે. જેને જે ધર્મ માફક નથી આવતો તે તેનો ધર્મ નથી હોતો. તેથી જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરતા હતા કે તોસો ભગવત સેવા નાહી નિભેગી, તાતે તો કોઈ બ્રહ્મસંબંધ નહીં દેતો, એને શરણાગતિની દીક્ષા આપતા હતા. એ શરણાગતિ આપણે ત્યાં ધર્મ છે અને એ શરણાગતિને પણ પાછો આપણે વેચવાનો સાધન બનાવી દઈએ, એને કમાણીનો સાધન બનાવી દઈએ, તો શરણાગતિ પણ પછી હાય હાયનો સાધન થઈ જશે, ધર્મ આપણો નહીં રહી જાય. એટલે આજના સંદર્ભમાં સૌથી મોટી આવશ્યકતા જો કોઈક આપણી હોય આપણા સહુ પુષ્ટિ માર્ગીઓની, તો તમે લોકો ધર્મના અધર્મના ખાડામાં ન પડો એની કાળજી અમારે લોકોએ ગોસ્વામીઓએ લેવી જોઈએ. અમે અધર્મના ખાડામાં ન પડીએ તેની કાળજી તમારે લેવી જોઈએ. આપણે સહુએ એકબીજાના ધર્મની કાળજી લેવી જોઈએ. જો આપણે એકબીજાના ધર્મની કાળજી લેશું તો આપણી કાળજી લેનારો મહાપ્રભુજી, આપણો આચાર્ય આપણી કાળજી લેશે ને આપણને કૃષ્ણ સુધી પહોંચાડશે, પહોંચાડશે, પહોંચાડશે અને પહોંચાડશે જ. એ આપણા પુષ્ટિ માર્ગનો મૂળ સ્વારસ્ય છે. એ અર્થમાં આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કહી રહ્યા છીએ. એ વાત ધર્મની પત્નીની થઈ. મને ખ્યાલ નથી થોડો છે સમય હજી, તો હજી એક ઓર તમને લક્ષણ બતાવું. મને એક શૈતાનિયતનો નાનપણથી જ બહુ જ પ્રબલ ભાવ હતો કે આવી શૈતાનિયત આપણે કરવી જોઈએ. હું કેવો શૈતાન છું એ હું તમને સામે કબૂલ કરું છું. મને આર્ગ્યુમેન્ટની ટેવ, એટલે ઘણા બધા વડીલો મને ઉલ્લુ કહેતા. એ વડીલોને આપણે તો ગાળી ન આપી શકાય ને, એટલે હું શું શૈતાનિયત કરતો કે અમારા ઘરની બધી ભીતો ઉપર લખી દેતો કે મેં ગધા હું. મને વિશ્વાસ હતું કે વાંચશે તો વડીલો પણ ન. અખંડ વિશ્વાસ હો મારો. બધા પૂછતા કે આ કોણે લખ્યું મેં ગધા. હું કોઈને ગાળો ના આપી શકું પણ મેં ગધા લખું એમાં તો કાંઈ વાંધો નથી ને ભાઈ સાહેબ. હું મને બધા ઉલ્લુ કહેતા તો હું લખી આવતો કે મેં ગધા હું, અને મારી નિષ્ઠા હતી કે વડીલોએ વાંચશે તો ખરા એને ચોક્કસ. હવે વાંચ્યા પછી જે એનો અર્થ થતો હોય તે થાય, એમાં આપણે શું લેવા દેવા. મેં તો મેં ગધા હું લખ્યું છે, તમે ગધા એમ તો નથી લખ્યું ને. એવો મેં ગધા જેવો મને એક વખતે બધા જ બાળકો છપ્પન ભોગ મનોરથોનો નામે ડીંડવાણા ચલાવતો હોય છે, તો મને એક એવો શૈતાનિયતનો ભાવ જાગ્યો કે એક દિવસે વૈષ્ણવોને ખૂબ છપ્પન ભોગની જાહેરાત કરીને ખૂબ પૈસા લઈ લેવા, અને બધા પૈસા બટોરીને મહાપ્રભુજીના ગ્રંથો છાપી દેવા, અને ગ્રંથોને છપ્પન ભોગ કરીને ગ્રંથોને પ્રસાદ તરીકે વેચી દેવું. પછી ભલે આપણા ઉપર ફ્રોડનો ચાર્જ થાય તો થાય, જેલમાં જવું તો જવું. એ મારો બહુ જૂનો મનોરથ. પણ થયું શું કે મનોરથ કોઈ દિવસે સફળ થયો નહીં મારો, કેમકે આટલી હિંમત મારામાં આવી નહીં ફ્રોડ કરવાની. કેમ કોઈ કોઈક જિમ્મેવારીઓ એવી હતી કે ફ્રોડ કરું અને કોઈક જેલમાં મૂકે તો પાછું પંચાયત થાય. હવે તો 68 વર્ષનો થઈ ગયો એટલે એટલો ખૂનમાં એટલી ગરમી નથી રહી. હવે હું ગુનેગાર નથી, ગુનેગાર અહીંયા બેઠો છે. એમણે છપ્પન ભોગનો મનોરથ કર્યો છે અને મને આરતીમાં બોલાવી રહ્યા છે. માનવ મનોરથ પૂર થતો હોય તો મારે આરતી કરવા જવી જોઈએ. તેથી હું તમને અને બધા બાળકોને વિનવી રહ્યો છું કે આજે એક છપ્પન ભોગ થઈ રહ્યો છે, એમાં આરતી કરવા બધા પધારે. ક્યારે પધારે એ તો જે ગુનેગાર હોય તે બતાવશે માઇક ઉપર, હમણાં કે પછીથી. પણ ગુનેગાર તમારી સામે બેઠો છે, હું તો હિંમત હારી ગયો. અલ્લાહ તો સબકી સુનતા હૈ, જરૂરત હૈ શકીલ અપની અપની, હાલીને ઝુબાંસે ઉભી નખી, ખૈયામ શિકાયત કર બેઠે. એટલે તોફાન કરવાની ઈચ્છા બધાને થતી હોય છે, પણ તોફાન કરવાની હિંમત કોઈકને પડતી હોય છે, અને જેને પડી છે આ સામે બેઠો છે કલ્પ્રિટ, તો એણે 56 ભોગનો તોફાન કર્યો છે. આરતી કરવા ચોક્કસ હું આવીશ, કેમ કે હમણાં મને લાગે છે કે બધામાં વયસા જ્યેષ્ઠ હું છું એટલે એ મારો રાઈટ છે. આરતી ચોક્કસ હું કરીશ, મનોરથી એ છે. અને હું બધાને વિનવું છું ક્યારે જવું.